पारा नंबर 26 हामीम सूरह अहकाफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह ना नाम थी जे अत्यंत कृपाळु अने दयाळु छे। हामीम हामीम। આ ગ્રંથનું ઉતરાણ જબરજસ્ત અને ડાપણવાળા અલ્લાહ તરફથી થયું છે। અમે આકાશો અને ધરતીને અને એ સર્વ વસ્તુઓને જે તેમની વચ્ચે છે સત્યપૂર્વક અને એક ખાસ મુદ્દત ઠરાવીને પેદા કરી છે, પરંતુ આ કાફીરો એ હકીકતથી મોઢું ફેરવી ગયા છે જેનાથી તેમને ચેતવવામાં આવ્યા છે। એ નબી, આમને કહો, ક્યારે તમે આંખો ખોલીને જોયું પણ છે કે એ હસ્તીઓ છે શું જેમને તમે ખુદાને છોડીને પોકારો છો? જરા મને બતાવો તો ખરા કે ધરતી ઉપર તેમણે શું પેદા કર્યું છે, અથવા આકાશોના સર્જન અને વહીવટમાં તેમનો કોઈ હિસ્સો છે? આની પહેલાં ઉતરેલા કોઈ ગ્રંથ કે જ્ઞાનનો કોઈ શેષ ભાગ આ માન્યતાઓના પુરાવામાં તમારી પાસે હોય તો તે જ લઈ આવો જો તમે સાચા છો। છેવટે એ વ્યક્તિ કરતાં વધુ ભટકેલો માનવી બીજો કોણ હશે જે અલ્લાહને છોડી એમને પોકારે છે જેઓ કયામત સુધી તેને જવાબ આપી શકતા નથી, બલકે એ પણ જાણતા નથી કે પોકારનારા તેમને પોકારી રહ્યા છે। અને જ્યારે તમામ મનુષ્યો એકત્ર કરવામાં આવશે તે વખતે તેઓ પોતાના પોકારનારા લોકોના દુશ્મન અને પોતાની ઉપાસનાનો ઇનકાર કરનારા હશે। આ આ લોકોને જ્યારે અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે અને સત્ય આમની સામે આવી જાય છે તો આ કાફિરો તેના વિશે કહે છે કે આ તો ખુલ્લો જાદુ છે. શું તેમનું કહેવું એમ છે કે રસૂલે આને પોતે જ ઘડી કાઢ્યું છે? આમને કહો, જો મેં આને પોતે જ ઘડી કાઢ્યું હોય તો તમે મને અલ્લાહની પકડમાંથી જરા પણ બચાવી નહીં શકો. જે વાતો તમે બનાવો છો અલ્લાહ તેને સારી રીતે જાણે છે. મારી અને તમારી વચ્ચે તે જ સાક્ષી આપવા માટે પૂરતો છે અને તે મોટો દરગુજર કરનાર અને દયાળુ છે. આમને કહો, હું કોઈ ન્યારો રસૂલ તો નથી. હું નથી જાણતો કે આવતીકાલે તમારી સાથે શું થવાનું છે અને મારી સાથે શું થશે. હું તો માત્ર એ વહીનું અનુસરણ કરું છું જે મારી પાસે મોકલવામાં આવે છે અને હું સ્પષ્ટતાપૂર્વક ચેતવનાર સિવાય બીજો કંઈ નથી. હે નબી, આમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે જો આ કલામ અલ્લાહ તરફથી જ હોય અને તમે તેનો ઇનકાર કરી દીધો તો તમારો શું અંજામ થશે? અને આવા જ એક કલામ માટે તો બની ઇસરાયેલનો એક ગવાહ સાક્ષી પણ આપી ચૂક્યો છે. તે ઈમાન લઈ આવ્યો અને તમે પોતાના અભિમાનમાં રહ્યા. આવા જુલમીઓને અલ્લાહ માર્ગદર્શન આપતો નથી. જે લોકોએ માનવાનો ઇનકાર કરી દીધો છે તેઓ ઈમાન લાવનારા વિશે કહે છે કે જો આ ગ્રંથને માની લેવાનું કોઈ સારું કામ હોત તો આ લોકો આ બાબતમાં અમારાથી આગળ જઈ શકતા ન હતા, કેમ કે આમણે એમાંથી માર્ગદર્શન ન મેળવ્યું. એટલે આ લોકો હવે જરૂર કહેશે કે આ તો જૂનું જુઠ્ઠાણું છે. જો કે આની પહેલા મૂસાનો ગ્રંથ માર્ગદર્શક અને દયારૂપે આવી ચૂક્યો છે, અને આ ગ્રંથ તેનો સમર્થક અરબી ભાષામાં આવ્યો છે, જેથી જુલમીઓને ચેતવી દે અને ભલાઈનો માર્ગ અપનાવનારા લોકોને ખુશખબર આપી દે. બેશક જેમણે કહી દીધું કે અલ્લાહ જ અમારો રબ છે, પછી તેની ઉપર મક્કમ રહ્યા, તેમના માટે ન કોઈ ભય છે અને ન તેઓ દુઃખી થવાના છે. આવા લોકો જન્નતમાં જવાના છે, જ્યાં તેઓ હંમેશા રહેશે પોતાના એ કર્મોના બદલામાં જે તેઓ દુનિયામાં કરતા રહ્યા છે. અમે મનુષ્યને આદેશ આપ્યો કે તે પોતાના માતા પિતા સાથે ભલાઈપૂર્વક વર્તે. તેની માએ તકલીફ ઉઠાવીને તેને પેટમાં રાખ્યો, અને તકલીફ ઉઠાવીને જ તેને જણ્યો, અને તેના ગર્ભાધાન અને ધાવણ છોડાવવામાં 30 મહિના લાગ્યા, ત્યાં સુધી કે જ્યારે તે પુખ્ત ઉંમરે પહોંચ્યો અને 40 વર્ષનો થઈ ગયો, તો તેણે કહ્યું, હે મારા રબ, મને પ્રેરણા આપ કે હું તારી એ કૃપાઓનો આભાર વ્યક્ત કરું જે તે મને અને મારા મા બાપને એનાયત કરી, અને એવા સત્કાર્ય કરું જેનાથી તું પ્રસન્ન થાય, અને મારી સંતાનને પણ નેક બનાવીને મને સુખ આપ. હું તારી સમક્ષ તોબા કરું છું અને આજ્ઞાંકિત મુસ્લિમ બંદાઓ પૈકી છું. ونتجاوز عن سيئاتهم وَأَنفُسِهِمْ فِي أَصْحَابِ الْجَنَّةِ وَعْدَ الصِّدْقِ الَّذِي كَانُوا يُوعَدُونَ. આવા લોકો પાસેથી અમે તેમના સર્વોત્તમ કાર્યોનો સ્વીકાર કરીએ છીએ અને તેમની બુરાઈઓથી દરગુજર કરીએ છીએ. આ લોકો જન્નતી લોકોમાં સામેલ થશે એ સાચા વાયદા અનુસાર જે એમને કરવામાં આવતો રહ્યો છે. القرون من قبلي وهما يستغيثان الله ويلك آمن إن وعد الله حق અને જેણે પોતાના માતા પિતાને કહ્યું, હાય અફસોસ, પરેશાન કરી મૂક્યો તમે લોકોએ, શું તમે મને આનાથી બી ઉડાવો છો કે મને મરી ગયા બાદ કબરમાંથી પાછો કાઢવામાં આવશે? જો કે મારી પહેલાં ઘણી પેઢીઓ થઈ ચૂકી છે, તેમનામાંથી તો કોઈ ઉઠીને ન આવ્યું. માતા અને પિતા અલ્લાહને ફરિયાદ કરીને કહે છે, હે દુર્ભાગી, માની જા, અલ્લાહનો વાયદો સાચો છે. પરંતુ તે કહે છે, આ બધી અગાઉના જમાનાની પુરાણી કહાણીઓ છે. આ લોકો છે જેમના માટે સજાનો નિર્ણય પુરવાર થઈ ચૂક્યો છે. આમની પહેલાં જિન્નાતો અને મનુષ્યના જે ટોળા આ જ પ્રકારના થઈ ગયા છે તેમાં જ આ લોકો પણ સામેલ થશે. બેશક આ લોકો નુકસાન ભોગવનારા છે. બંને જૂથોમાંથી દરેકનો દરજ્જો તેમના કર્મને અનુરૂપ છે, જેથી અલ્લાહ તેમના કર્મોનો પૂરેપૂરો બદલો તેમને આપે છે. તેમની ઉપર કદાપી જુલ્મ કરવામાં નહીં આવે. واستمتعتم بها પછી જ્યારે આ કાફીરો આગની સામે લાવી ઊભા કરવામાં આવશે તો તેમને કહેવામાં આવશે, તમે પોતાના હિસ્સાની સારી વસ્તુઓ પોતાના દુનિયાના જીવનમાં પૂરી કરી ચૂક્યા અને તેમનો ફાયદો ઉઠાવી લીધો, હવે તમે ધરતી ઉપર નાહક જે અભિમાન કરતા રહ્યા અને તમે જે આજ્ઞા ભંગ કર્યો તેના બદલામાં આજે તમને અપમાન ભરી સજા આપવામાં આવશે. وقد خلت النذر من بين يديه ومن خلفه ألا تعبدوا إلا الله જરા અમને આદના ભાઈ હુદ અલેસલામનો કિસ્સો સંભળાવો, જ્યારે તેણે અહકાફમાં પોતાની કોમને ચેતવી હતી અને આવા ચેતવનારા તેની પહેલાં પણ થઈ ગયા અને તેની પછી પણ આવતા રહ્યા કે અલ્લાહ સિવાય કોઈની ઉપાસના ન કરો, મને તમારા માટે એક મોટા ભયંકર દિવસની યાતનાનો ડર છે. તેમણે કહ્યું, શું તું આ માટે આવ્યો છે કે અમને બહેકાવીને અમારા ઉપાસ્યોથી વિમુખ કરી દે? સારું, તો લઈ આવ પોતાની એ યાતના જેનાથી તું અમને ડરાવે છે, જો હકીકતમાં તું સાચો છે. તેણે કહ્યું, આનું જ્ઞાન તો અલ્લાહને છે, હું તો માત્ર એ સંદેશ તમને પહોંચાડી રહ્યો છું જે મને આપીને મોકલવામાં આવ્યો છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે અજ્ઞાન લોકો છો. પછી જ્યારે તેમણે એ યાતનાને તેમના મેદાનો તરફ આવતી જોઈ તો કહેવા લાગ્યા, આ મેઘ છે જે અમને તૃપ્ત કરી દેશે, નહીં બલકે આ એ જ વસ્તુ છે જેના માટે તમે ઉતાવળા થઈ રહ્યા છો, આ પવનનું તોફાન છે જેમાં પીડાજનક યાતના આવી રહી છે. كذلك نجزي القوم પોતાના રબના હુકમથી દરેક વસ્તુનો નાશ કરી નાખશે. છેવટે એમની હાલત આ થઈ કે તેમના રહેઠાણું સિવાય ત્યાં કંઈ પણ દેખાતું ન હતું. આવી રીતે અમે ગુનેગારોને બદલો આપીએ છીએ. તેમને અમે એ આપ્યું હતું જે તમને આપ્યું નથી. તેમને અમે કાન, આંખો અને દિલ બધું જ આપી રાખ્યું હતું, પરંતુ ન તો એ કાન એમના કોઈ કામમાં આવ્યા, ન આંખો, ન તો દિલ, કેમ કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા અને એ જ વસ્તુમાં તેઓ સપડાઈ ગયા જેની તેઓ મજાક ઉડાવતા હતા. તમારી આસપાસના વિસ્તારોમાંથી ઘણી વસ્તીઓને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ. અમે પોતાની આયતો મોકલીને વારંવાર જુદી જુદી રીતે તેમને સમજાવ્યા, કદાચ તેઓ પાછા વળે. પછી એ હસ્તીઓએ શા માટે એમની મદદ ન કરી જેમને અલ્લાહને છોડીને તેમણે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ સમજીને ઉપાસ્યો બનાવી લીધી હતી? બલકે તેઓ તો તેમનાથી ખોવાઈ ગયા અને આ હતો એમના જૂઠ અને એ બનાવટી માન્યતાઓનો અંજામ જે તેમણે ઘડી કાઢ્યા હતા. અને એ કિસ્સો પણ વર્ણવવા યોગ્ય છે જ્યારે અમે જિન્નાતોના એક જૂથને તમારી તરફ લઈ આવ્યા હતા જેથી કુરાન સાંભળે. જ્યારે તેઓ એ જગ્યાએ પહોંચ્યા જ્યાં તમે કુરાન પઢી રહ્યા હતા, તો તેમણે એકબીજાને કહ્યું, ચૂપ થઈ જાઓ. પછી જ્યારે એ પઢી લીધું તો તો તેઓ ચેતવનારા બનીને પોતાની કોમ તરફ પાછા ફર્યા. તેમણે જઈને કહ્યું, હે અમારી કોમના લોકો, અમે એક ગ્રંથ સાંભળ્યો છે જે મૂસા પછી ઉતારવામાં આવ્યો છે. પોતાની પહેલાં આવી ચૂકેલા ગ્રંથોનો સમર્થક છે, સત્ય અને સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરનારો. હે અમારી કોમના લોકો, અલ્લાહ તરફ બોલાવનારનું આમંત્રણ સ્વીકારી લો અને તેની ઉપર ઈમાન લઈ આવો. અલ્લાહ તમારા ગુનાઓને માફ કરશે અને તમને દુઃખદાયી યાતના સામે રક્ષણ આપશે. અને જે કોઈ અલ્લાહના આમંત્રણ આપનારની વાત ન માને તે પોતે ધરતી ઉપર ન તો કોઈ તાકાત ધરાવે છે કે અલ્લાહને વિવશ કરે, અને ન તો તેના કોઈ હિમાયતી કે સરપરસ્ત છે કે અલ્લાહથી તેને બચાવી લે. આવા લોકો ખુલ્લી પથભ્રષ્ટતામાં પડેલા છે. અને શું આ લોકોને આ સૂઝતું નથી કે જે ખુદાએ આ આકાશો અને ધરતી પેદા કર્યા અને તેમનું નિર્માણ કરતા તે થાક્યો નહીં, તે આમ કરવા માટે જરૂર શક્તિમાન છે કે મર્દાને જીવતા કરે? કેમ નહીં, બેશક તે દરેક વસ્તુ કરવાની શક્તિ ધરાવે છે. જે દિવસે આ કાફીરો આગની સામે લવાશે તે વખતે આમને પૂછવામાં આવશે, શું આ સત્ય નથી? તેઓ કહેશે, હા, અમારા રબના સોગંદ, આ હકીકતમાં સત્ય છે. અલ્લાહ ફરમાવશે, સારું, તો હવે સજાનો સ્વાદ ચાખો પોતાના એ ઇનકારના બદલામાં જે તમે કરતા રહ્યા હતા. તસ્બીર કમા ફરઉલુલ અઝમી પછી હે નબી, ધૈર્ય રાખો. જેવી રીતે દ્રઢ નિશ્ચયી રસૂલોએ ધૈર્ય રાખ્યું છે, અને આ લોકોના મામલામાં ઉતાવળ ન કરો. જે દિવસે આ લોકો એ વસ્તુને જોઈ લેશે જેનાથી આમને ડરાવવામાં આવી રહ્યા છે, તો આમને એમ લાગશે કે જાણે દુનિયામાં દિવસની એક ઘડીથી વધુ રહ્યા ન હતા. વાત પહોંચાડી દેવામાં આવી, હવે શું નાફરમાન લોકો સિવાય કોઈ બીજો નાશ પામશે? સુરે મોહમ્મદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જે લોકોએ કુફર કર્યું અને અલ્લાહના માર્ગથી રોક્યા, અલ્લાહે તેમના કર્મો વ્યર્થ કરી દીધા. અને જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા અને એ વસ્તુને માની લીધી જે મોહમ્મદ ઉપર ઉતરી છે અને છે તે સંપૂર્ણપણે સત્ય, તેમના રબ તરફથી અલ્લાહે તેમની બુરાઈઓ તેમનાથી દૂર કરી દીધી અને તેમની સ્થિતિ સુધારી દીધી. આ એટલા માટે કે કુફર કરનારાઓએ અસત્યનું અનુસરણ કર્યું અને ઈમાન લાવનારા લોકોએ એ સત્યનું અનુસરણ કર્યું જે તેમના રફ તરફથી આવ્યું છે. આવી રીતે અલ્લાહ લોકોને તેમની સાચી હેસિયત જણાવી દે છે. Hey! પછી જ્યારે આ કાફીરો સાથે તમારો મુકાબલો થાય તો પહેલું કામ તેમની ગરદનો ઉડાવી દેવાનો છે, ત્યાં સુધી કે જ્યારે તમે તેમને બરાબર કચડી નાખો ત્યારે કેદીઓને મજબૂત બાંધો. તે પછી તમને અધિકાર છે કે ઉપકાર કરો અથવા ફિદિયો લઈ લો, ત્યાં સુધી કે લડાઈ પોતાના હથિયાર નાખી દે. આ છે તમારે કરવાનું કામ. અલ્લાહ ચાહત તો પોતે જ તેમને પહોંચી વળ્યો હોત, પરંતુ આ રીત તેણે એટલા માટે અપનાવી છે જેથી તમને એકબીજા વડે અજમાવે. અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા જશે, અલ્લાહ તેમના કર્મોને કદાપી વ્યર્થ નહીં કરે. તે તેમનું માર્ગદર્શન કરશે, તેમની સ્થિતિ સુધારી દેશે, અને તેમને એ જન્નતમાં દાખલ કરશે જેનાથી તે તેમને વાકેફ કરી ચૂક્યો છે. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા કદમ મજબૂત જમાવી દેશે. રહ્યા એ લોકો જેમણે કુફર કર્યું છે તો તેમના માટે વિનાશ છે, અને અલ્લાહે તેમના કર્મો અકારત કરી દીધા છે. કેમ કે તેમણે એ વસ્તુને પસંદ કરી નથી જે અલ્લાહે ઉતારી છે, આથી અલ્લાહે તેમના કર્મો વ્યર્થ બનાવી દીધા. શું તેઓ ધરતી ઉપર હર્યા ફર્યા ન હતા કે જેથી એ લોકોના પરિણામ નિહાળત જે એમની પહેલા થઈ ગયા છે? અલ્લાહે તેમનું સર્વસ્વ બરબાદ કરી દીધું, અને આવા જ પરિણામ આ કાફીરો માટે નિર્મિત છે. આવું એટલા માટે કે ઈમાન લાવનારા લોકોનો હિમાયતી અને મદદ કરતા અલ્લાહ છે, અને કાફિરોનો હિમાયતી અને મદદ કરતા કોઈ નથી. ઈમાન લાવનારા લોકોને અને સત્કાર્ય કરનારા લોકોને અલ્લાહ એ જન્નતોમાં દાખલ કરશે જેમની નીચે નદીઓ વહે છે, અને કુફર કરનારા લોકો માત્ર દુનિયાના થોડા દિવસના જીવનની મોજ માણી રહ્યા છે, જાનવરોની જેમ ખાઈ પી રહ્યા છે, અને તેમનું આખરી ઠેકાણું જહન્નમ છે. હે નબી, કેટલીય વસ્તીઓ એવી થઈ ગઈ છે જે તમારી એ વસ્તી કરતા ઘણી શક્તિશાળી હતી, જેણે તમને કાઢી મૂક્યા છે. તેમને અમે એવી રીતે નષ્ટ કરી દીધા કે કોઈ તેમને બચાવનાર ન હતો. આવું કઈ રીતે થઈ શકે છે કે જે પોતાના રબ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન ઉપર હોય તે એ લોકો જેવો થઈ જાય જેમના માટે તેમનું બુરું વર્તન ખુશનુમા બનાવી દેવામાં આવ્યું છે અને તેઓ પોતાની ઈચ્છાઓ પાછળ ચાલી રહ્યા છે. અલ્લાહથી ડરનારા લોકો માટે જે જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે તેની શાન તો આ છે કે તેમાં નદીઓ વહેતી હશે નિતારેલા પાણીની, નદીઓ વહેતી હશે એવા દૂધની જેના સ્વાદમાં જરાય ફરક પડ્યો નહીં હોય, નદીઓ વહેતી હશે એવા શરાબની જે પીનારાઓ માટે સ્વાદિષ્ટ હશે, નહેરો વહેતી હશે શુદ્ધ મધની, તેમાં તેમના માટે દરેક પ્રકારના ફળ હશે અને તેમના રબ તરફથી માફી. શું એ વ્યક્તિ કે જેના હિસ્સામાં આ જન્નત આવવાની છે એ લોકો જેવી હોઈ શકે છે જેઓ જહન્નમમાં હંમેશા રહેશે અને જેમને એવું ગરમ પાણી પીવડાવવામાં આવશે જે એમના આંતરડા સુદ્ધા કાપી નાખશે. Love. આ લોકોમાંથી કેટલાક લોકો એવા પણ છે જેઓ કાન દઈને તમારી વાતો સાંભળે છે, અને પછી જ્યારે તમારી પાસેથી જાય છે તો એ લોકોને કે જેમને જ્ઞાન વડે નવાજવામાં આવ્યા છે પૂછે છે કે હમણાં આમણે શું કહ્યું હતું. આ એ લોકો છે જેમના હૃદય ઉપર અલ્લાહે મહોર મારી દીધી છે અને તેઓ પોતાની ઈચ્છાઓ પાછળ જઈ રહ્યા છે. હવે એ લોકો કે જેમણે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે, અલ્લાહ તેમને હજી વધુ માર્ગદર્શન આપે છે અને તેમને તેમના ભાગની પરહેજગારી એનાયત કરે છે. હવે શું આ લોકો બસ કયામતની જ પ્રતીક્ષામાં છે કે તે અચાનક તેમની ઉપર આવી જાય? તેની નિશાનીઓ તો આવી ચૂકી છે. જ્યારે તે આવી જશે ત્યારે તેમના માટે શિખામણ સ્વીકારવાની કઈ તક બાકી રહી જશે? તો હે નબી, બરાબર જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી, અને માફી માગો પોતાના કસૂર માટે પણ અને મોમિન પુરુષો અને સ્ત્રીઓ માટે પણ. અલ્લાહ તમારી પ્રવૃત્તિઓને પણ જાણે છે અને તમારા ઠેકાણાથી પણ વાકેફ છે. فإذا أنزلت سورة محكمة وذكر فيها القتال رأيت الذين في قلوبهم مرض ينظرون إليك نظر المغشي عليه من الموت فأولى لهم. જે લોકો ઈમાન લાવ્યા છે તેઓ કહી રહ્યા હતા કે કોઈ સૂરા કેમ ઉતારવામાં આવતી નથી જેમાં લડાઈનો હુકમ આપવામાં આવે, પરંતુ જ્યારે એક પાકી સૂરા ઉતારી દેવામાં આવી જેમાં લડાઈનો ઉલ્લેખ હતો તો તમે જોયું કે જેમના હૃદયોમાં રોગ હતા તેઓ તમારી તરફ એવી રીતે જોઈ રહ્યા છે જાણે કોઈના ઉપર મોત છવાઈ ગઈ હોય. અફસોસ છે એમની હાલત ઉપર. فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَهُمْ. તેમની જીભે તો છે આજ્ઞા પાલનનો ઇકરાર અને સારી સારી વાતો, પરંતુ જ્યારે નિર્ણાયક આદેશ આપી દેવામાં આવ્યો તે વખતે જો તેઓ અલ્લાહ સાથેના પોતાના વાયદામાં સાચા પુરવાર થયા હોત તો તેમના જ માટે સારું હતું. الأرض وتقطعوا أرحامكم. હવે શું તમારી પાસેથી આ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખી શકાય કે જો તમે પાછા ફરી જાઓ તો ધરતીમાં ફરીવાર બગાડ ફેલાવશો અને પરસ્પર એકબીજાના ગળા કાપશો. આ લોકો છે જેમની ઉપર અલ્લાહે ધિક્કાર કર્યો અને તેમને આંધળા અને બહેરા બનાવી દીધા. શું આ લોકોએ કુરાન ઉપર વિચાર કર્યો નથી કે આમના દિલો ઉપર તાળા લાગેલા છે? الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ. حقیقت آ چھے કે જે લોકો માર્ગદર્શન સ્પષ્ટ થઈ ગયા પછી તેનાથી ફરી બેઠા, તેમના માટે શેતાને આ વર્તન આસાન બનાવી દીધું છે અને તેમના માટે ખોટી અપેક્ષાઓ વધારી દીધી છે. આથી જ તેમણે અલ્લાહના ઉતારેલા દીનને પસંદ ન કરનારા લોકોને કહી દીધું કે કેટલીક બાબતોમાં અમે તમારું માનીશું. અલ્લાહ તેમની આ છુપી વાતો સારી પેઠે જાણે છે. પછી ત્યારે શું હાલત થશે જ્યારે ફરિશ્તા આમના પ્રાણ લેશે અને આમના મોઢા અને પીઠો ઉપર મારતા મારતા આમને લઈ જશે? આ એટલા જ માટે તો થશે કે તેમણે એ માર્ગ અપનાવ્યો જે અલ્લાહને નાખુશ કરનારો છે અને તેની પ્રસન્નતાનો માર્ગ અપનાવવાનું પસંદ ન કર્યું. આ જ કારણસર તેણે આમના બધા જ કર્મ વ્યર્થ કરી દીધા. શું એ લોકો જેમના હૃદયોમાં રોગ છે એમ સમજી બેઠા છે કે અલ્લાહ તેમના હૃદયોના દ્વેષ ખુલ્લા નહીં પાડે? અમે ઈચ્છીએ તો તેમને તમને આંખોથી દેખાડી દઈએ અને તેમના ચહેરાઓ ઉપરથી તમે તેમને ઓળખી લો, પરંતુ તેમની બોલચાલની ઢબ ઉપરથી તો તમે તેમને ઓળખી જ લેશો. અલ્લાહ તમારા સૌના કર્મોથી પૂરેપૂરો વાકેફ છે. અમે ચોક્કસ તમને અજમાયશમાં નાખીશું, જેથી તમારી સ્થિતિ તપાસીએ અને જોઈ લઈએ કે તમારામાં મુજાહિદ અને ધૈર્યવાન કોણ છે. જે લોકોએ કુફર કર્યું અને અલ્લાહના માર્ગથી રોક્યા અને રસૂલ સાથે ઝઘડો કર્યો, જો કે તેમની ઉપર સીધો માર્ગ સ્પષ્ટ થઈ ચૂક્યો હતો, હકીકતમાં તેઓ અલ્લાહને કોઈ હાનિ પહોંચાડી શકતા નથી, બલકે અલ્લાહ જ તેમનું સર્વ કર્યું કરાવ્યું વ્યર્થ કરી નાખશે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમે અલ્લાહનું આજ્ઞા પાલન કરો અને રસૂલનું આજ્ઞા પાલન કરો અને પોતાના કર્મો બરબાદ ન કરી નાખો. કુફર કરનારા લોકો અને અલ્લાહના માર્ગથી રોકનારા લોકો અને મૃત્યુ પર્યંત કુફર ઉપર મક્કમ રહેનારા લોકોને તો અલ્લાહ હરગિજ માફ નહીં કરે. પછી તમે કમજોરી ન દેખાડો અને સુલે કરવા માટે દરખાસ્ત ન કરો, તમે જ વિજયી રહેવાના છો. અલ્લાહ તમારી સાથે છે અને તમારા કર્મોને તે હરગિજ વ્યર્થ નહીં જવા દે. આ દુનિયાનું જીવન તો એક ખેલ અને તમાશો છે. જો તમે ઈમાન ધરાવો અને સંયમનો માર્ગ અપનાવો તો અલ્લાહ તમારા બદલા તમને આપશે અને તે તમારા માલ તમારી પાસેથી માગશે નહીં. જો ક્યાંક તે તમારા માલ તમારી પાસેથી માગી લે અને બધું જ તમારી પાસેથી માગે તો તમે કંજુસાઈ કરશો અને તે તમારો દોષ બહાર લાવી દેશે. અંતુ જુઓ, તમને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો. આમ છતાં તમારામાંથી કેટલાક છે જેઓ કંજુસાઈ કરી રહ્યા છે. જો કે જે કંજુસાઈ કરે છે તે હકીકતમાં પોતાની જ સાથે કંજુસાઈ કરી રહ્યો છે. અલ્લાહ તો તવંગર છે, તમે જ તેના મોહતાજ છો. જો તમે મોઢું ફેરવશો તો અલ્લાહ તમારા સ્થાને કોઈ બીજી કોમને લઈ આવશે અને તેઓ તમારા જેવા નહીં હોય. સૂરે ફથા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે નબી, અમે તમને ખુલ્લો વિજય આપી દીધો. જેથી અલ્લાહ તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળની દરેક ભૂલ દરગુજર કરે અને તમારી ઉપર પોતાની કૃપા પરિપૂર્ણ કરી દે અને તમને સીધો માર્ગ દેખાડે. અને તમને જબરજસ્ત મદદ આપે. એ જ છે જેણે મોમિનોના હૃદયોમાં શાંતિ ઉતારી, જેથી પોતાના ઈમાનની સાથે તેઓ એક ઈમાન ઓર વધારી લે. આકાશો અને ધરતીના તમામ લશ્કરો અલ્લાહના કબજામાં છે અને તે સર્વજ્ઞ અને ડાપણવાળો છે. તેણે આ કામ એટલા માટે કર્યું છે જેથી મોમિન પુરુષો અને સ્ત્રીઓને હંમેશા રહેવા માટે એવી જન્નતોમાં દાખલ કરે જેમની નીચે નદીઓ વહી રહી હશે અને તેમની બુરાઈઓ તેમનાથી દૂર કરી દે. અલ્લાહની નજીક આ મોટી સફળતા છે. you અને એ દંભી પુરુષો અને સ્ત્રીઓ તથા મુશ્રિક પુરુષો અને સ્ત્રીઓને સજા આપે જેઓ અલ્લાહ વિશે બુરા ખ્યાલો ધરાવે છે. બુરાઈના ફંદામાં તેઓ પોતે જ સપડાઈ ગયા. અલ્લાહનો પ્રકોપ તેમની ઉપર ઉતર્યો અને તેણે તેમની ઉપર લાનત કરી અને તેમના માટે જહન્નમ તૈયાર કરી દીધી, જે ઘણું જ ખરાબ ઠેકાણું છે. આકાશો અને ધરતીના લશ્કર અલ્લાહના કબજામાં છે અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે. હે નબી, અમે તમને સાક્ષી આપનાર, ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે. જેથી હે લોકો, તમે અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવો અને તેનો અર્થાત રસૂલનો સાથ આપો, તેનો આદર અને સન્માન કરો અને સવાર સાંજ અલ્લાહની પવિત્રતાનો જાપ કરતા રહો. એ નબી, જે લોકો તમારી સાથે પ્રતિજ્ઞા કરી રહ્યા હતા તેઓ હકીકતમાં અલ્લાહ સાથે પ્રતિજ્ઞા કરી રહ્યા હતા. તેમના હાથ ઉપર અલ્લાહનો હાથ હતો. હવે જે આ પ્રતિજ્ઞાનો ભંગ કરશે તેનો પ્રતિજ્ઞાભંગનો બોજો તેની પોતાની ઉપર જ રહેશે, અને જે તે પ્રતિજ્ઞાનું પાલન કરશે જે તેણે અલ્લાહ સાથે કરી છે, અલ્લાહ ટૂંક સમયમાં જ તેને મોટું વળતર આપશે. હે નબી, બધું આરોપો પૈકી જેમને પાછળ છોડી દેવામાં આવ્યા હતા, હવે તેઓ આવીને તમને જરૂર કહેશે, અમને પોતાના માલ અને કુટુંબની ચિંતાએ વ્યસ્ત રાખ્યા હતા, આપ અમારા માટે માફીની દુઆ કરો. આ લોકો પોતાની જબાનથી એ વાતો કહે છે જે તેમના દિલોમાં નથી હોતી. એમને કહેજો, સારું, આ જ વાત છે તો કોણ તમારા મામલામાં અલ્લાહના ફેસલાને રોકવાનો જરા પણ અધિકાર ધરાવે છે. જો તે તમને કોઈ નુકસાન પહોંચાડવા માગે અથવા ફાયદો પહોંચાડવા ચાહે, તમારા કર્મોથી તો અલ્લાહ જ માહિતગાર છે. પરંતુ મૂળ વાત એ નથી જે તમે કહી રહ્યા છો, બલકે તમે એમ સમજ્યા કે રસૂલ અને મોમિનો પોતાના કુટુંબીજનોમાં કદાપી પાછા ફરી શકશે નહીં, અને આ ખ્યાલ તમારા દિલોને બહુ સુંદર લાગ્યો, અને તમે અત્યંત ખરાબ અનુમાન કર્યું, અને તમે બહુ જ દુષ્ટ અંતરના લોકો છો. અલ્લાહ અને તેના રસૂલ ઉપર જે લોકો ઈમાન ધરાવતા ન હોય એવા કાફિરો માટે અમે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે. આકાશો અને ધરતીના રાજ્યનો માલિક અલ્લાહ છે, જેને ચાહે માફી બક્ષે, જેને ચાહે સજા આપે, અને તે માફી બક્ષનાર અને દયાળુ છે. જ્યારે તમે માલે ગનિમત મેળવવા માટે જવા લાગશો તો આ પાછળ છોડી દેવાયેલા લોકો તમને જરૂર કહેશે કે અમને પણ તમારી સાથે આવવા દો. આ લોકો ચાહે છે કે અલ્લાહના ફરમાનને બદલી નાખે. આમને સ્પષ્ટ કહી દેજો, તમે કદાપી અમારી સાથે આવી નહીં શકો. અલ્લાહ અગાઉથી જ આ ફરમાવી ચૂક્યો છે. આ લોકો કહેશે, નહીં, બલકે તમે લોકો અમારી ઈર્ષ્યા કરી રહ્યા છો. જો કે વાત ઈર્ષ્યાની નથી, બલકે આ લોકો સાચી વાત ઓછી જ સમજે છે. આ પાછળ છોડી દેવાયેલા બધું આરોપોને કહેજો, ટૂંકમાં જ તમને એવા લોકો સાથે લડવા માટે બોલાવવામાં આવશે જેઓ ઘણા શક્તિશાળી છે. તમારે તેમની સાથે લડવું પડશે અથવા તેઓ આત્મસમર્પણ કરશે. તે વખતે જો તમે જિહાદના આદેશનું પાલન કર્યું તો અલ્લાહ તમને સારો બદલો આપશે, અને જો તમે ફરીથી એવી જ રીતે અવગણના કરી જશો જેવી રીતે અગાઉ કરી ચૂક્યા છો તો અલ્લાહ તમને પીડાકારી સજા આપશે. હા, જો કોઈ અંધ અને લંગડો અને બીમાર જિહાદ માટે ન આવે તો કોઈ હરજ નથી. જે કોઈ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરશે અલ્લાહ તેને એ જન્નતોમાં દાખલ કરશે જેમની નીચે નદીઓ વહેતી હશે, અને જે અવગણના કરશે તેને તે પીડાકારી સજા આપશે. અલ્લાહ મોમિનોથી રાજી થઈ ગયો જ્યારે તેઓ વૃક્ષની નીચે તમારી સાથે વફાદારીની પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા. તેમના દિલોની સ્થિતિથી તે વાકેફ હતો, આથી તેણે તેમની ઉપર શાંતિ ઉતારી તેમને ઇનામમાં નજીકમાં મળનાર વિજય આપ્યો. અને પુષ્કળ માલે ગનીમત આપ્યો જે તેઓ ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરશે. અલ્લાહ જબરજસ્ત અને ડાપણ વાળો છે. અલ્લાહ તમારી સાથે પુષ્કળ માલે ગનીમતનો વાયદો કરે છે જે તમે મેળવશો. તત્કાળ તો આ વિજય તેણે તમને આપ્યો અને લોકોના હાથ તમારી વિરુદ્ધ ઉઠતા રોકી દીધા, જેથી આ મોમિનો માટે એક નિશાની બની જાય અને અલ્લાહ સીધા માર્ગ તરફ તમારું માર્ગદર્શન કરે. આ ઉપરાંત બીજા વધુ માલે ગનિમતનો પણ તમને વાયદો કરે છે, જેની ઉપર હજુ તમે કાબુ ધરાવતા નથી, અને અલ્લાહે તેમને ઘેરી લીધા છે. અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. આ કાફીરો જો અત્યારે તમારી સાથે લડ્યા હોત તો ચોક્કસ પીઠ દેખાડી ગયા હોત, અને કોઈ સંરક્ષક અને મદદ કરતા ન પામ્યા હોત. આ અલ્લાહનો નિયમ છે જે આગળથી ચાલ્યો આવે છે, અને તમે અલ્લાહના નિયમમાં કોઈ ફેરફાર નહીં જુઓ. એ જ છે જેણે મક્કાની ખીણમાં તેમના હાથ તમારાથી અને તમારા હાથ તેમનાથી રોકી દીધા, જો કે તે તેમની ઉપર તમને પ્રભુત્વ આપી ચૂક્યો હતો, અને જે કંઈ તમે કરી રહ્યા હતા અલ્લાહ તેને જોઈ રહ્યો હતો. એ જ લોકો તો છે જેમણે કુફર કર્યું અને તમને મસ્જિદે હરામથી રોક્યા, અને કુરબાનીના ઊંટોને તેમના ઝીબેહ કરવાના સ્થાને પહોંચવા ન દીધા. જો મક્કામાં આવા મોમિન પુરુષો અને સ્ત્રીઓ મોજૂદ ન હોત જેમને તમે નથી જાણતા, અને આ ભય ન હોત કે અજાણતામાં તમે તેમને કચડી નાખશો અને તેનાથી તમારી ઉપર બદનામી આવશે, તો લડાઈ રોકવામાં ના આવત. તે એટલા માટે રોકવામાં આવી કે જેથી અલ્લાહ પોતાની કૃપામાં જેને ચાહે તેને દાખલ કરે. તે મોમિનો જુદા થઈ ગયા હોત તો મક્કાવાસીઓ પૈકી જેઓ કાફિર હતા તેમને અમે જરૂર સખત સજા આપી હોત. فأنزل الله التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. આજ કારણ છે કે જ્યારે આ કાફિરોએ પોતાના દિલોમાં અજ્ઞાનતાપૂર્ણ મિથ્યાભિમાન ભરી લીધું, તો અલ્લાહે પોતાના રસૂલ અને મોમિનો ઉપર શાંતિ ઉતારી અને મોમિનોને પરેશગારીની વાત ઉપર વળગાવી રાખ્યા, કેમ કે તેઓ તેના વધુ હકદાર અને પાત્ર હતા. અલ્લાહ દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. لتدخلن المسجد الحرام إن شاء الله آمنين محلقين رؤوسكم ومقصرين لا تخافون. હકીકતમાં અલ્લાહે પોતાના રસૂલને સાચું સ્વપ્ન દેખાડ્યું હતું, જે તદ્દન ખરું હતું. ઇન્શાઅલ્લાહ તમે જરૂર મસ્જિદે હરામમાં સંપૂર્ણ સલામતીપૂર્વક દાખલ થશો, પોતાના માથા મુડાવશો અને વાળ કપાવશો અને તમને કોઈ પણ ભય નહીં હોય. તે એ વાત જાણતો હતો જેને તમે જાણતા ન હતા. આથી એ સ્વપ્ન સાચું પડે તે પહેલાં તેણે આ નજીકનો વિજય તમને એનાયત કર્યો. એ અલ્લાહ જ છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન સાથે મોકલ્યો છે, જેથી તેને તમામ જીવન પદ્ધતિઓ ઉપર પ્રભુત્વ અપાવી દે, અને આ હકીકત માટે અલ્લાહની સાક્ષી પૂરતી છે. يغيظ بهم મોહમ્મદ અલ્લાહના રસૂલ છે અને જે લોકો તેમની સાથે છે તેઓ કાફિરો માટે સખત અને એકબીજા પ્રત્યે દયાળુ છે. તમે જ્યારે તેમને જોશો ત્યારે તેમને રૂકુ અને સિજદા કરતા અને અલ્લાહની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં મગ્ન જોશો. સિજદા કરવાના ચિહ્નો એમના ચહેરા ઉપર મોજૂદ છે જેનાથી તેઓ જુદા તરી આવે છે. આ છે તેમના ગુણ તૌરાતમાં અને ઇન્જીલમાં તેમનું દ્રષ્ટાંત આમ આપવામાં આવ્યું છે કે જાણે એક ખેતી છે જેણે પહેલાં કૂંપણ કાઢી, પછી તેને મજબૂત કરી, પછી તે ભરાવદાર થઈ, પછી પોતાના થડ ઉપર ઊભી થઈ ગઈ. ખેડૂતોને તે ખુશ કરે છે જેથી કાફિરો એમના ફૂલવા ફાલવા ઉપર બળે. આ જૂથના લોકો જેઓ ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે અલ્લાહે તેમને માફી અને મોટા બદલાનો વાયદો ફરમાવ્યો છે. સૂરે હુજુરાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ અને તેના રસૂલની આગળ ન વધો અને અલ્લાહથી ડરો. અલ્લાહ બધું જ સાંભળનાર અને જાણનાર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, પોતાનો અવાજ નબીના અવાજથી ઊંચો ન કરો અને ન તો નબી સાથે ઊંચા અવાજે વાત કરો જેવી રીતે તમે પરસ્પર એકબીજા સાથે કરો છો. ક્યાંક એવું ન બને કે તમારું બધું કર્યું કરાવ્યું અકારત થઈ જાય અને તમને ખબર પણ ન પડે. જે લોકો અલ્લાહના રસૂલની સાથે વાત કરતી વખતે પોતાનો અવાજ નીચો રાખે છે તેઓ હકીકતમાં એ જ લોકો છે જેમના દિલોને અલ્લાહે પરેશગારી માટે પારખી લીધા છે. તેમના માટે માફી છે અને મહાન બદલો. હે નબી, જે લોકો તમને ઓરડાના બહારથી બોલાવે છે તેમના પૈકી મોટા ભાગના અક્કલ વગરના છે. વલં تخرج إليهم لكان خيرا لهم والله غفور رحيم. જો તેમણે તમારા બહાર આવતા સુધી ધીરજ રાખી હોત તો તેમના જ માટે વધારે સારું હતું. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. فتبينوا أن تصيبوا قوما بجهالة فتصبحوا على ما فعلتم نادمين. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો કોઈ દુરાચારી તમારી પાસે કોઈ સમાચાર લઈને આવે તો તપાસ કરી લો, ક્યાંક એવું ન થાય કે તમે કોઈ જૂથને અજાણતામાં હાનિ પહોંચાડી બેસો અને પાછળથી પોતાના કૃત્યો ઉપર પસ્તાવો કરો. لو يطيعكم في كثير من الأمر لعنتم ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان બરાબર. જાણી લો કે તમારી વચ્ચે અલ્લાહનો રસૂલ મોજૂદ છે. જો તે ઘણા ઘણા મામલાઓમાં તમારી વાત માની લે તો તમે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ. પરંતુ અલ્લાહે તમને ઈમાનની ચાહના આપી અને તેને તમારા માટે મનપસંદ બનાવી દીધું અને કુફર અને નાફરમાની અને દુરાચાર પ્રત્યે તમારામાં ધૃણા ઉપજાવી. એવા જ લોકો અલ્લાહની કૃપા અને દયાથી સાચા માર્ગ ઉપર ચાલનારા છે. અને અલ્લાહ જાણનાર અને ડાપણ વાળો છે. إحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله فإن أحب المقسطين. અને જો ઈમાનવાળા લોકો પૈકી બે જૂથો એકબીજા સાથે લડી પડે તો તેમની વચ્ચે સુલે કરાવો. પછી જો એમાંથી એક જૂથ બીજા જૂથ ઉપર અતિરેક કરે તો અતિરેક કરનાર સાથે ત્યાં સુધી લડો જ્યાં સુધી તે અલ્લાહના હુકમ તરફ પાછો વળી જાય. પછી જો તે પાછો વળે તો તેમની વચ્ચે ન્યાયપૂર્વક સુલે કરાવી દો અને ઇન્સાફ કરો, કેમ કે ન્યાયી લોકોને અલ્લાહ પસંદ કરે છે. મોમિનો તો એકબીજાના ભાઈ છે, આથી પોતાના ભાઈઓ વચ્ચે સંબંધો સુધારો અને અલ્લાહથી ડરો. આશા છે કે તમારી ઉપર દયા કરવામાં આવશે. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, ન પુરુષો બીજા પુરુષોની મજાક બનાવે, શક્ય છે કે તેઓ તેમના કરતાં સારા હોય, અને ન તો સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમના કરતાં સારી હોય. પરસ્પર એકબીજાને મહેણા ન મારો અને ન તો એકબીજાને બુરા ઇલકાબોથી યાદ કરો. ઈમાન લઈ આવ્યા બાદ દુરાચારમાં નામ પેદા કરવું ઘણી બુરી વાત છે. જે લોકો આમ કરતા અટકે નહીં તેઓ જુલમી છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, બહુ અનુમાન કરવાથી બચો, કેમ કે કેટલાક અનુમાનો ગુના હોય છે. ખણખોદ ન કરો અને તમારામાંથી કોઈ કોઈની નિંદા ન કરે. શું તમારામાં કોઈ એવો છે જે પોતાના મરી ગયેલા ભાઈનું માંસ ખાવાનું પસંદ કરે? જુઓ, તમે પોતે આના પ્રત્યે સુખ ધરાવો છો. અલ્લાહથી ડરો, અલ્લાહ મોટો તોબા કબૂલ કરનાર અને દયાળુ છે. લોકો, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને કબીલા બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહની નજીક સૌથી વધુ આદરણીય તે છે જે તમારામાં સૌથી વધુ સંયમી છે. બેશક અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે. આ બધું કહે છે, અમે ઈમાન લાવ્યા. આમને કહો, તમે ઈમાન નથી લાવ્યા, બલકે આમ કહો કે અમે આજ્ઞાંકિત થઈ ગયા. ઈમાન હજુ તમારા દિલોમાં પ્રવેશ્યું નથી. જો તમે અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ અપનાવો તો તે તમારા કર્મોના બદલામાં કોઈ ઘટાડો નહીં કરે. બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર અને દયાળુ છે. હકીકતમાં મોમિન તો તે લોકો છે જેઓ અલ્લાહ અને તેના રસૂલ ઉપર ઈમાન લાવ્યા પછી તેમણે કોઈ શંકા ન કરી અને પોતાના જાન અને માલથી અલ્લાહની રાહમાં જિહાદ કરી. તેઓ જ સાચા લોકો છે. હે નબી, આ ઈમાનના દાવેદારોને કહો, શું તમે અલ્લાહને પોતાના દીનની જાણ કરી રહ્યા છો? જો કે અલ્લાહ આકાશો અને ધરતીની દરેક વસ્તુને જાણે છે અને દરેક વસ્તુનું જ્ઞાન ધરાવે છે. قل لا تفعلوا આ લોકો તમારી ઉપર ઉપકાર દર્શાવે છે કે તેમણે ઇસ્લામ કબૂલ કરી લીધું. તેમને કહો કે પોતાના ઇસ્લામનો ઉપકાર મારી ઉપર ન દર્શાવો, બલ્કે અલ્લાહે તમારી ઉપર ઉપકાર કર્યો છે કે તેણે ઈમાન તરફ તમારું માર્ગદર્શન કર્યું. જો તમે ખરેખર પોતાના ઈમાનના દાવામાં સાચા છો. અલ્લાહ આકાશો અને ધરતીની દરેક છુપી વસ્તુનું જ્ઞાન ધરાવે છે, અને તમે જે કંઈ કરો છો તે સઘળું તેની નજરમાં છે. સૂરે કાફ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કાફ સોગન છે બુઝુર્ગી વાળા કુરાનના. બલકે આ લોકોને આશ્ચર્ય એ વાતે થયું કે એક ચેતવણી આપનાર ખુદ આમનામાંથી જ એમની પાસે આવી ગયો. પછી ઇનકાર કરનારા કહેવા લાગ્યા, આ કેવી અજબ વાત છે. શું જ્યારે અમે મરી જઈશું અને માટી થઈ જઈશું તો બીજી વાર ઉઠાવવામાં આવીશું? આ પાછા ફરવાનું તો સમજ બહારનું છે. જો કે ધરતી આમના શરીરમાંથી જે કંઈ ખાય છે તે બધું અમારી જાણમાં છે, અને અમારી પાસે એક ગ્રંથ છે જેમાં બધું જ સુરક્ષિત છે. બલકે આ લોકોએ તો જ્યારે સત્ય આમની પાસે આવ્યું એ જ વખતે તેનો સાફ ઇનકાર કરી દીધો. આ જ કારણે હવે આ લોકો મૂંઝવણમાં પડી ગયા છે. ઠીક તો શું આમણે ક્યારે પોતાની ઉપર આકાશ તરફ જોયું નથી? કેવી રીતે અમે તેને બનાવ્યું અને શણગાર્યું, અને તેમાં ક્યાંય કોઈ તિરાડ નથી. અને ધરતીને અમે પાથરી અને તેમાં પર્વતો જમાવી દીધા, અને તેમાં દરેક પ્રકારની સુંદર વનસ્પતિ ઉગાડી દીધી. આ સર્વ વસ્તુઓ આંખો ઉઘાડનારી અને બોધપાઠ આપનારી છે એ દરેક બંદા માટે જે સત્ય તરફ રજૂ કરનાર હોય. અને આકાશમાંથી અમે બરકતવાળું પાણી ઉતાર્યું, પછી તેના વડે બાગ અને અનાજના પાક અને ઊંચી ઊંચી ખજૂરીઓ પેદા કરી દીધી, જેમની ઉપર ફળોથી લદાયેલા ઝુમખા એકની ઉપર એક લાગે છે. આ વ્યવસ્થા છે બંદાઓને રોજી આપવાની. આ પાણીથી અમે મૃત ભૂમિને જીવન બક્ષીએ છીએ. મરી ગયેલા મનુષ્યોનું જમીનમાંથી નીકળવું પણ આવી જ રીતે હશે. આમની પહેલા નૂહની કોમ અને રસ્સાવાળાઓ એટલે કે કુવાવાળા અને સમુદ અને આદ અને ફિરૌન અને લૂતના ભાઈ અને ઐકાવાળા અને તુબ્બાની કોમના લોકો પણ ખોટું ઠેરવી ચૂક્યા છે. દરેકે રસૂલોને ખોટા ઠેરવ્યા અને છેવટે મારી યાતનાની ધમકી તેમના માટે સાચી ઠરી. શું પહેલી વખતે સર્જન કરવા માટે અમે અસમર્થ હતા? પરંતુ એક નવીન સર્જન વિશે આ લોકો શંકામાં પડેલા છે. અમે મનુષ્યને પેદા કર્યો છે અને તેના મનમાં ઉદ્ભવતા વસવસાઓ સુદ્ધાને અમે જાણીએ છીએ. અમે તેની ગરદનની ધોરી નસ કરતા પણ તેની વધુ નજીક છીએ. અને અમારા આ પ્રત્યક્ષ જ્ઞાન ઉપરાંત બે લખનારાઓ તેના જમણે અને ડાબે બેઠા બેઠા દરેક વસ્તુ નોંધી રહ્યા છે. કોઈ શબ્દ તેમના મોઢેથી એવો નીકળતો નથી જેને સુરક્ષિત કરી લેવા માટે એક સતત નજર રાખનાર મોજૂદ ન હોય. સકરતુલ મૌત બિલ હક પછી જુઓ તે મોતની મૂર્છા સત્ય લઈને આવી પહોંચી. આ એ જ વસ્તુ છે જેનાથી તું ભાગતો હતો. અને પછી રણશિંગુ ફૂંકવામાં આવ્યું. આ છે એ દિવસ જેનાથી તું ડરાવવામાં આવતો હતો. દરેક વ્યક્તિ એવી સ્થિતિમાં આવી ગઈ કે તેની સાથે એક હંકારીને લાવનાર છે અને એક સાક્ષી આપનાર. આ વસ્તુ તરફથી તું ગાફેલ હતો. અમે એ પડદો હટાવી દીધો જે તારી આગળ પડેલો હતો અને આજે તારી નજર બહુ તેજ છે. તેના સાથીદારે કહ્યું, આ જે મારા હવાલામાં હતો હાજર છે. હુકમ આપવામાં આવ્યો, ફેંકી દો દરેક કટ્ટર કાફિરને જે સત્યનો દુશ્મન હતો. ભલાઈને રોકનાર અને હદ વટાવી જનાર હતો, શંકામાં પડેલો હતો. અને અલ્લાહની સાથે કોઈ બીજાને ખુદા બનાવી બેઠો હતો, નાખી દો એને સખત યાતનામાં. તેના સાથીદારે કહ્યું, હે ખુદા, મેં આને વિદ્રોહી નથી બનાવ્યો, બલકે આ પોતે જ અંતિમ કક્ષાની ગુમરાહીમાં પડેલો હતો. જવાબમાં ઈર્ષાદ થયો, મારી સામે ઝઘડો ન કરો, હું તમને અગાઉથી જ દુષ્પરિણામથી ચેતવી ચૂક્યો હતો. મારે ત્યાં વાત બદલવામાં આવતી નથી અને હું પોતાના બંદાઓ ઉપર જુલ્મ કરનાર નથી. એ દિવસે જ્યારે અમે જહન્નમને પૂછીશું કે શું તું ભરાઈ ગઈ, અને તે કહેશે કે શું હજુ બીજું કંઈ છે. અને જન્નત પરેશગાર લોકોની નજીક લઈ આવવામાં આવશે, જરા પણ દૂર નહીં હોય. ઇરશાદ થશે, આ છે એ વસ્તુ જેનો તમારી સાથે વાયદો કરવામાં આવતો હતો. એ દરેક વ્યક્તિ માટે જે ખૂબ જ રજૂ કરનાર અને બહુ જ તકેદારી રાખનાર હતી. જે જોયા વિના રહેમાનથી ડરતી હતી અને જે મોહિત હૃદય લઈને આવી છે. દાખલ થઈ જાઓ જન્નતમાં સલામતી પૂર્વક. એ દિવસ કાયમી જીવનનો દિવસ હશે. ત્યાં એ લોકો માટે એ બધું હશે જે તેઓ ચાહશે, અને અમારી પાસે તેનાથી પણ ઘણું વધારે તેમના માટે છે. અમે આમની પહેલા ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ, જેઓ આમના કરતા ઘણી વધારે શક્તિશાળી હતી, અને દુનિયાના દેશો તેઓ ખૂંદી વળી હતી. તો શું તેઓ કોઈ આશ્રય સ્થાન મેળવી શક્યા? આ ઇતિહાસમાં બોધપાઠ છે એ દરેક વ્યક્તિ માટે જે હૃદય ધરાવતી હોય અથવા ધ્યાનપૂર્વક વાત સાંભળે. અમે આકાશો અને ધરતીને અને તેમની વચ્ચેની સર્વ વસ્તુઓને 6 દિવસમાં સર્જી દીધી, અને અમને જરાય થાક લાગ્યો નહીં. પછી હે નબી, જે વાતો આ લોકો બોલે છે તેની ઉપર ધીરજ રાખો, અને પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરતા રહો સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલા. અને રાતના વખતે ફરી તેની પવિત્રતાનો જાપ કરો, અને સિજદાથી પરવાર્યા પછી પણ. અને સાંભળો, જે દિવસે પોકારનાર દરેક વ્યક્તિની નજીકથી જ પોકારશે. જે દિવસે સૌ હશ્રના ધડાકાને બરાબર સાંભળતા હશે એ ધરતીમાંથી મળદાનો નીકળવાનો દિવસ હશે. અમે જીવન આપીએ છીએ અને અમે જ મોત આપીએ છીએ અને અમારી તરફ જ એ દિવસે સૌને પાછા ફરવાનું છે. જ્યારે ધરતી ફાટશે અને લોકો તેમાંથી નીકળીને ઝડપથી ભાગતા જતા હશે, આ હશ્ર અમારા માટે ખૂબ આસાન છે. نَحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ وَمَا أَنْتَ عَلَيْهِمْ بِجَبَّارٍ فَذَكِّرْ بِالْقُرْآنِ مَنْ يَخَافُ નબી, જે વાતો આ લોકો ઉચ્ચારી રહ્યા છે તે અમે બરાબર જાણીએ છીએ અને તમારું કામ એમની પાસે બળજબરીપૂર્વક વાત સ્વીકાર કરાવવાનું નથી. બસ તમે આ કુરાન મારફતે એ દરેક વ્યક્તિને બોધ આપી દો જે મારી ચેતવણીથી ડરે. સૂરે ઝારિયાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ એ હવાઓના જે ધૂળ ઉડાવનાર છે, પછી પાણીથી લદાયેલા વાદળો ઉપાડનાર છે, પછી ગતિપૂર્વક ચાલનાર છે, પછી એક મોટા કાર્ય એટલે કે વર્ષાની વહેંચણી કરનાર છે. હકીકત આ છે કે જે વસ્તુથી તમને ડરાવવામાં આવી રહ્યા છે તે સાચી છે. અને કર્મોનો બદલો ચોક્કસ અસ્તિત્વમાં આવવાનો છે. સોગંદ છે વિવિધ આકારવાળા આકાશના. આખિરત વિશે તમારી વાત એકબીજાથી ભિન્ન છે. તેનાથી એ જ ફરી જાય છે જે સત્યથી ફરેલો છે. માર્યા ગયા અટકળ અને કલ્પનાઓ વડે નિર્ણય કરનારાઓ, જેઓ અજ્ઞાનતામાં ડૂબેલા અને ગફલતમાં મદમસ્ત છે. પૂછે છે કે છેવટે એ બદલાનો દિવસ ક્યારે આવશે. તે એ દિવસે આવશે જ્યારે આ લોકો આગ ઉપર તપાવવામાં આવશે. આમને કહેવામાં આવશે, હવે ચાખો સ્વાદ પોતાના ફિતનાનો. આ એ જ વસ્તુ છે જેના માટે તમે ઉતાવળ કરી રહ્યા હતા. અલબત્ત સંયમી લોકો એ દિવસે બાગોમાં અને ઝરણાઓમાં હશે. ઇન્નહુમ કાનૂ મુહસિનીન જે કંઈ તેમનો રબ તેમને આપશે તેને રાજી થઈને લઈ રહ્યા હશે. તેઓ એ દિવસના આગમન પહેલા સત્કર્મી હતા. રાતે ઓછું જ ઊંઘતા હતા. પછી તેઓ જ રાતના પાછલા પહોરોમાં ક્ષમા યાચના કરતા હતા. અને તેમના માલ દોલતમાં હક હતો માગનાર અને મોહતાજ માટે. ધરતીમાં ઘણી નિશાનીઓ છે વિશ્વાસ કરનારાઓ માટે. અને ખુદ તમારા અસ્તિત્વમાં છે, શું તમને સૂઝતું નથી? આકાશમાં જ છે તમારી રોજી પણ, અને એ વસ્તુ પણ જેનો વાયદો તમને આપવામાં આવી રહ્યો છે. તો સોગંદ છે આકાશ અને ધરતીના માલિકના, આ વાત સત્ય છે, એ ચોક્કસ છે જેવી રીતે તમે બોલી રહ્યા છો. હે નબી, ઇબ્રાહીમના માનનીય અતિથિઓનો કિસ્સો તમને પહોંચ્યો છે? જ્યારે તેઓ તેને ત્યાં આવ્યા તો કહ્યું આપને સલામ. તેણે કહ્યું આપ લોકોને પણ સલામ, કોઈ અજાણ્યા જેવા લોકો છે. પછી તે છાનો માનો પોતાના કુટુંબીજનો પાસે ગયો અને એક શેકેલો રૃષ્ટ પુષ્ટ વાછરડો લાવીને અતિથિઓ સમક્ષ પેશ કર્યો. તેણે કહ્યું આપ લોકો ખાતા નથી? પછી તે મનમાં તેમનાથી ડર્યો. તેમણે કહ્યું ડરો નહીં, અને તેને એક જ્ઞાની પુત્રના જન્મની ખુશખબર આપી. આ સાંભળીને તેની પત્ની ચીસો નાખતી આગળ આવી અને તેણે મોઢા પર તમાચો મારી લીધો અને બોલી ઘરડી વાંજળી. કબલી કી કોન રબ્બુકી તેમણે કહ્યું, આ જ ફરમાવ્યું છે તારા રબે, તે ડાપણવાળો છે અને બધું જ જાણે છે.